કેમ કરી ભેળું કરવું કે અને નામ કાઢવું, હા શું કર્યું ખબર પડે ને, તમને એવું સમજાય છે? વિષયમાં આ લોકો હોય નહીં, બધા વકીલો વકીલો બધા 11 વાગે ને, એટલે વકીલો જરા ખાવાનું મોડું થયું હોય અને 10 મિનિટ મોડું થયું ને તો એ જમતો હોય બત્રી બાદ ની રસોઈ ચિકન વિકન બધું, પણ ચીપ તો હોય ક્યાં હોય કઈ વાત ચીપ લપ્યું પડી ગયું વકીલો વકીલો બધા ના ચિત્ત ન હોય અને ફોરેન વાળા નિરાંતે ખાય કરે, માખણ બાખણ બધું લે નિરાંતે ચોપડે, અને કેવો ટેસ્ટ આવે છે આપણા મોડા પર ખબર પડે, આપણી ગાયો ભેંસો દમતી હોય ખુશમાં હોય, એ બધી દિવેલ ના હોય ગાયો ભેંસો, અને આપડા આ બધા દમતી હોય બધે દિવેલ વાંચતા જ નહીં ને, કેવી રીતે સુખી થાય બધું? સુખમાં જે દુઃખ ફરી કરે સુખમાં છે, એ સુખ્ય થાય કરો, સુખ માંથી શોધન કરે દુઃખ નું, ઇન્વેન્શન કરે, સત્ય અડચણ નથી, એટલે સી અડચણ રહે, પણ તો આગળ નાખો હોય તો એનું બાપે શું રાખ્યું તો આગળ ટેલિફોન નું અહીં જ હોય, કૃષ્ણ ભગવાને કહ્યું કે ભાઈ પ્રાપ્ત ને તું ભોગવે શું કહ્યું છે, અને અપ્રાપ્ત ની ચિંતા ના કરી, પ્રાપ્ત એટલે તારા થારી આવી તે પ્રાપ્ત છે, અને પેલી મિલ તો હજુ પ્રાપ્ત નથી થયેલી તો આ જવું તારે ભોગવ એ કરજે, આ પ્રાપ્ત ને ભોગવે ને તે કૃષ્ણ ભગવાન માનતા નથી, કોઈનું માન એવા નથી, આ લોકો આઈડિઝન્ટર છે, કેવા છે આઈડિઝન્ટર, હા કેવો સરસ હું નાતું છું, કેવો સરસ હું નાતું છું, આપડે ના સમજે મેં એવા પ્રકૃતિ કે છે સર્વ એની ફેરે જોગી જોગેશ્વરા કોઈ જાણે જ્ઞાન ની શાંતિ રહેશે તને, આપણે પદ ગાતા હોઈએ સાંભળી ને પદ ગાતા હોય ત્યારે કેટલાક લોકો વાતો કરતા હોય, અમુક લોકો ગાતા હોય તો એ વિરાધના કરાય થઈ કહેવાય ને, વિરાધ એ સાથે જ્ઞાન ની વિરાધના કહેવાય, હા જ્ઞાન ની વિરાધના થઈ કહેવાય ને, જ્ઞાન ની સત્સંગ ની વિરાધના કહેવાય, બરાબર એ વિરાધના ખોટી કહેવાય, તમારે એ દર્શન ને ના રોકે, હા દર્શન પણ તો એ ખોટું કહેવાય, એ વાતો વાતો ના પડવું જોઈએ, પ્રતિક્રમણ કરવાનું છે ને, એ આવી વિરાધના પ્રતિક્રમણ કરવાનું છે, હા તો કરવાનું કરી નાખે, કારણ કે સત્સંગમાં આવું જેવું ના હોય, ગાતા હોય તો ગાતા હોય, પછી આપડે ધીમે થી બોલવું હોય ના બોલવું હોય તો ધીમે ધીમે બોલીએ, પણ એમાં ભરતા રહેવું નમદાયું કહેવાય, કેવું હા ભરતા રહેવું જોઈએ ને, ભરતા રહેવું જોઈએ બીજામાં ભાઈ, એ વિરાધના થઈ જાય, આરતી વખતે કઈ ગાળા આવી કરી હોય તો આરતી વખતે પણ ઘણા લોકો એવી રીતે વાતો કરે, એવું ના હોવું ઘટે, સત્યદાન છે ને બધું, વિશેષ ભાવે હોય દર્શન, વિશેષ ભાવે, વિશેષ ભાવે જ્ઞાન દર્શન ભેગું થાય ત્યારે ચારી રીતે ઉત્પન્ન થાય. જ્ઞાન દર્શન ભેગું થાય, જ્ઞાન કોને કહેવાય? દર્શન કરીને જે જાણેલું સમજેલો તે અંદર ફિટ થઈ જાય, ફિટ થઈને પછી બીજાને સમજાવે, બરાબર? એવી દશા ઉત્પન્ન થાય ત્યારે જ્ઞાન કહેવાય. પણ ખરું ખરું દર્શન કામ કરે છે, સરસ કામ દર્શન કરે, દર્શન 100% છે. પુસ્તકો વાંચવા અનુસાથી ના કહીએ છીએ કે જગત આખું પુસ્તકો વાંચીને શું કરે છે તે જાણો છો? આ શાસ્ત્ર માં લખ્યું સામાયિક થતી નથી મારાથી, શાસ્ત્ર માં પાસ કરવા લે ઘરમાં થતા નથી, એવું કરે છે ને? શું કરે છે? શાસ્ત્ર વિકલ્પ કરવા માટે નથી, શાસ્ત્ર જાણવા માટે જ છે. શું છે? જાણવા માટે. આમ કરવું કે આમ કરવું એવું કરવા માટે નથી. આ તો બધા અત્યારે તો બધા શાસ્ત્ર માં એવું જ કરે છે, બધા હું આમ કરી નાખું તેમ કરી થતું નથી. આ કૃપાળદેવ ને પુસ્તકો જાણવા માટે છે, બરાબર, વિકલ્પ કરવા માટે નથી. વિકલ્પો કર્યા કરે પછી બધા શાસ્ત્રો નિર્વિકલ્પ બનાવવા માટે ના લખેલા છે. શેના માટે? નિર્વિકલ્પ બનાવવા માટે. તેમાં વિકલ્પ વધારવા માટે ના લખેલો હોય કોઈ શાસ્ત્ર, પણ આ તો બધા શાસ્ત્રો વિકલ્પો જ વધ્યા છે બધા. આ બધા શાસ્ત્રો શું છે? જાણવા માટે છે. શું છે? જાણવા માટે. જે જાણવા માટે હોય એ કરવા માટે ના હોય. શું કહ્યું? જાણવા માટે કરવા. હા, એટલું બધું ફોડતી રીતે લોકોને સમજાય બધું. આ બધા લોકો એમાં લઈ બેઠા છે કે ભાઈ લખ્યું છે પણ થતું નથી, થતું એ કરવાનું નથી, તમે જોવા એક વાર. શું કહ્યું? જાણીને કરવાનું કે નહીં? ના, કશું કરવાનું, જાણ એક વાર બસ કે આ ઝેર, ઝેર ખાવાથી મરી જાય છે. ઝેર આવું હોય, આવા રંગનું હોય, આવા સ્વાદ વાળું હોય, એ ઝેર ખાવાથી મરી જાય એવું તું જાણ કે છે. શું કહે છે? બરાબર. પછી થતું નથી, થતું નથી એવું ના કરીશ કે જાણી છે એને મહેરજ ત્યાં ટાઈમ આવશે ને તરત ના નથી. શું કહે? એ જ્ઞાન જ સેલ્ફ બોલશે કે નથી. જે જ્ઞાન ક્રિયામાં લાવે એનું નામ જ્ઞાન, જે જ્ઞાન વર્તનમાં ના લાવે એને જ્ઞાન જ ના કહેવાય. શાંતિભાઈ કહે છે કે ઉપવાસ કરવાનું લખ્યું છે, ઉપવાસ કરવાનું લખ્યું છે તે જાણવાનું, પછી કરવાનું, જાણવાનું કરવાનું કશું નહીં, જાણવાનું. ક્રિયામાં આ બધી ક્રિયાઓ એની મેરેજ આવી જાય છે, જાણવા નું ફળ છે આ બધી ક્રિયાઓ. જાણવું એટલું જ બસ છે, બસ જાણવું એટલું જ બસ છે, યથાર્થ જાણ્યું જાણવું જ જોઈએ બસ, બીજું કશું. ઝેર ખાવાનું આપડે જાણીએ ત્યાર પછી એ જાણે એટલું પછી કઈ છોડવું પડે આપડે? એને મેળ છૂટી જાય ને. એ ત્યાગ કરવાનું કહ્યું અને ત્યાગ કરવા માટે નથી કેતા, જાણો એ મેરે ત્યાગ થઈ ગયું. એ બી ચોવિયાર કરવાથી આ ફળ મળે, ચોવિયાર માં આવો નુકસાન છે, આમ છે તેમ છે, બધું જાણો. લખ્યા છે મારે થતું નથી, પૂરો ના થતો દરિયામાં પડે છે, ઉકેલ આવી જાય. રોજ આવું માવીના નામથી ગાગા શું કરે છે? જાણવાનું જ છે ખાલી. એ જાણવું એ દર્શન ને દાદા, એ જાણવું એ દર્શન ને, ના સમજવું એ દર્શન, જાણવું એ જ્ઞાન, જાણવું એ જ્ઞાન. પેલું સમજણ પડે પછી જ્ઞાન થાય. એ સમજવું એ દર્શન, પેલું સમજ સમજણ પડે, પેલી આપણને વાત સમજ પડે તો બરોબર, પછી સચોટ થાય ત્યાર પછી જ્ઞાન થાય. શું કહ્યું? સચોટ થાય જ્ઞાન. આપણે સમજી લીધું હોય કે ઝેર બેર બધું આવું છે, તો પણ ઝેર દેખતા જ એ સમજણ હાજર થાય તો એને જ્ઞાન કહેવાય. તો જ્ઞાન જ કરી રહ્યું છે આ જગત માં બધું, આ લડે ભળે બધું જ્ઞાન જ કરાય. શું જ્ઞાન કરી રહ્યું? હા, અજ્ઞાન નથી કરી રહ્યું, જ્ઞાન જ બધું કરી રહ્યું છે. જ્ઞાન લડેલો પણ કરાવે, જ્ઞાન લડેલો પણ કરાવે. આ બધું મનુષ્ય કરે છે તે બધા જ્ઞાન ના આધારે જ ચાલે છે. પણ એ જ્ઞાન જુદા પ્રકારનું થયું ને? ના, એ જ્ઞાન મિથ્યાત્વ જ્ઞાન છે. મિથ્યાત્વ જ્ઞાન છે જેને વિભાવી જ્ઞાન કહેવાય, વિજય પ્રકારનું જ્ઞાન. એ પણ એ જ્ઞાન છે તો જ્ઞાન હોય તો ક્રિયા થાય, નહીં તો ક્રિયા ના થાય. જ્ઞાન વગર પ્રક્રિયા થાય જ નહીં. હવે સાત રસ્તા છે આયા, ત્યાં આગળ બધા ઉભા રહ્યા અને પછી ડિસાઈડ કરે, નક્કી કરે કે જુઓ ભાઈ આ નકશો છે, હવે આમાં નક્કી કરો. પછી બધા ભેગા થઈને કહે છે કે ના ભાઈ આ બરોબર છે, આ તારો મળ્યો, એ જ્ઞાન થયું એટલે તારો મળ્યો. જ્ઞાન જ બધી ક્રિયા કરે છે. લડીઓ લડાવે છે, કાર્ટ નહીં મોકલે છે, ફલાણો નહીં મોકલે છે. વડાપ્રધાન ચર્ચિલ વિભંગ જ્ઞાન હતું ને, વિભંગ જ્ઞાન. એ વિભંગ જ્ઞાન એને ખબર પડતી હતી કે બે વર્ષ પછી આમ થશે ને આમ થશે, દેખાય પાછું એમ. જ્ઞાન માં દેખીને બોલે એને એવો ખ્યાલ આવી જાય. હા, એને એવો ખ્યાલ આવી જાય. ખ્યાલ નહી, દેખે જ દેખે. આપણે કહ્યું ને કે જે સમજ માં આવી હોય તે પછી બીજાને સમજાવે તો એ જ્ઞાન માં પરિણામ પામ્યું કહેવાય. તો મતિ જ્ઞાન અને આમાં શું ફેર? મતિ જ્ઞાન એ બધી વસ્તુ, મતિ જ્ઞાન તો એ પાછળ પેલા એમાં આવ્યું, આપણા લૌકિક એમાં માર્ગમાં, ક્રમિક માર્ગમાં. અહીં મતિ જ્ઞાન હોય જ નહીં, અહીં તો મતિ જ્ઞાન હોય નહીં. મતિ જ્ઞાન એ અહંકારી જ્ઞાન છે. કેવું છે? અહંકારી જ્ઞાન. અધ્યાત્મિક બુદ્ધિ એ બધી મતિ જ્ઞાન કહેવાય. બરાબર, અધ્યાત્મિક બુદ્ધિ હોય તો બધી મતિ જ્ઞાન. અને સંસારિક બુદ્ધિ એને ત્યાં જ્ઞાન કહેવાય. આપડે મતિ જ્ઞાન સ્થિત જ્ઞાન એ બધું ના હોય. આપડે આપણું જ્ઞાન શુદ્ધ જ્ઞાન એમ જ કહેવાય. આપણું જ્ઞાન આત્મજ્ઞાન એ કેવળ જ્ઞાન ના સંપૂર્ણ ભાગ નહીં પણ એનો અમુક ભાગ છે. શું કહ્યું? કેવળ જ્ઞાન નો અમુક ભાગ. હા, જે કેવળ જ્ઞાન જ આપે એનું ફળ, એનું ફળ કેવળ જ્ઞાન આવે. મતિ જ્ઞાન થી કેવળ જ્ઞાન ના થાય, મતિ જ્ઞાન માંથી જ કેવળ જ્ઞાન થાય. બરોબર, મતિ જ્ઞાન માંથી જ કેવળ જ્ઞાન થાય. પણ એ મતિ તો કેટલી બધી ઊંચી ગયેલી હોય કે અહંકાર શુદ્ધ કરે, ક્રોધ માન માયા લોભ પરમાણુ ના રે એવો શુદ્ધ અહંકાર. અહંકાર માં ક્રોધ ના હોય, માને ના હોય, અહંકાર કરો તો માને ના હોય, એ બધું દૂર કરે ત્યારે મતિ જ્ઞાન એમ થતી થતી થતી થતી થતી એ સંપૂર્ણ થાય, નવાણ થાય, ત્યાર પછી શુદ્ધ જ્ઞાન થઈ જાય. એ કેવું જ્ઞાન થઈ જાય. આપડે તો આપણું જે છે જ્ઞાન ને જણું જણું આ બધું સાંભળવાની જરૂર જ નહીં. આપડે પાંચ વાક્ય સમજીએ તો કેટલી વારી વાર ભગવાન મહાવીર ને આ મતિ જ્ઞાન થી કેવા જ્ઞાન થયું હશે ને? મતિ જ્ઞાન એમને જન્મ થી ત્રણ જ્ઞાન હતા, મતિ શ્રુત ના હતી, ત્રણ જ્ઞાન જન્મ થી જ હતું. સંસાર નો વ્યવહાર છૂટ્યો, અત્યારે ચોથું જ્ઞાન ઉભું થયું. ચોથું જ્ઞાન કયું દાદા? ચોથું જ્ઞાન કયું? મને આ બેન બેન પૂછ્યું મને પડી જ્ઞાન એ પછી એમને પૂછે જવું તો આગળ નહીં પડ્યું પેલું પૂછી જાય જરૂર શું જેની જરૂર નહીં. મોટી મોટી હોટલો કેન્ટીનો હોય પણ ઉપર લખ્યું હોય કે નોન વેજીટેરિયન, તો આપણે જે જેવું હોય છે કહીએ એવું. હા, એક આપણે લખી ગયો કે આપણે આ જરૂર નહીં, આપણું આ જરૂર. શું કહ્યું? પાંચ વાક્યો, પાંચ વાક્યો દાદા, પાંચ આજ્ઞા એને હું શું ધર્મ, બસ આટલું સમજણ પડશે છે, તું મૂકી પડશે નહીં તો પડે આને પાર નથી આવે. શું શાસ્ત્રમાં ઘૂંચેલા તો હજુ નીકળ્યા નથી, એમાં ઘૂંચેલા નહીં તો હજુ નીકળ્યા નથી. ભૂલભુલામણી છે, શું છે ભૂલભુલામણી, એની જરૂર શું છે? બિનધર્ત જરૂરિયાત આ બધી ચર્ચા કરી. આપણા પાંચ વાક્યો સમજવા જેવા છે બસ. આ જાણવાથી તો મનમાં સાથે સંકલ્પ વિકલ્પ ઉભા થાય પાછા, કારણ બુદ્ધિ હોય ને પછી બુદ્ધિ કામ કામે લાગી જાય. બુદ્ધિ ને આપણે ઉલટી કરી દે બહાર જાવ ત્યારે બુદ્ધિ આપણે ઊંચી કુદાડીએ. આ બુદ્ધિ પછી કૂદે પછી આમ જેમ આમ ફરે તેમ ફરે, કશું નડવાનું નથી. અમારું આ જ્ઞાન એવું છે, પાંચ વાક્યો છે તો મત છે, કશું નડવાનું નથી. નડતું લાગે તો નહીં નડતું. શું કહ્યું? બધા વિકલ્પો ઉભા કરે. આ દુનિયાદારી નું જ્ઞાન જાણી ગયું છે, કઈ ગતિ છે, બે ગતિ ક્યાં છે, ત્રણ ક્યાં છે, એટલું એક જ ફેરો જાણી લીધો. પછી ફરી સાંભળવાનું ના હે એ જાણી લીધું. એક ફરો રાત માં આવી ગયું. બાકી આ મતિ જ્ઞાન શુદ્ધ જ્ઞાન ને એનો તો પાર આવે નથી, એના 48 તો આગમ. એમાં એક એક કોનો જેવા લોકોને કહ્યું હોય તો બધા જન થઈ જાય. એમાં હાથ ગાલી પછી આ લોકોને કીધે છે સર ઘૂંચાય ઉઠાય. તેથી આપણે નક્કી કરેલું શાસ્ત્ર કોઈને વાંચવાનું જ ના કેવું. શું કહ્યું? શાસ્ત્ર વાંચવાનું કેવું નહીં. હા, વિકલ્પો ઉભા થાય. આ નિર્વિકલ્પી જ્ઞાન છે, હે અંદર શાંતિ ઠંડક બધી કેવી સરસ. પછી શું જોયે? શું શંકર જોયે? પછી કશું પછી કશું જોયે? અંદર ઠંડક બરાબર રહે છે ને? મહાન મહાન સંતો ના રહે એવી દશા રહે છે. પછી શું જોયે છે? કેટલાક ના તો કાયમ સમાધિ રહેશે, નિરંતર સમાધિ. મનોપર્યા ની વાત નીકળી એટલે આ બે ના મનમાં વિચાર આવ્યો, એટલે એ જાણી લઈએ આપડે શું છે. માથે બોજો ચડાઈને શું કરવાનું? એને સમજીને આપડે શું કરશે? એને ઠંડક વરે નહીં, ચિંતા થાય. એવું થાય? તમને ક્રોધ માન માં લોક થાય ત્યારે પૂછજો. જેને જેને સંસાર ચલાવે છે એવા ક્રોધ માન માયા લોક કયું જ્ઞાન ચલાવે છે? ક્રોધ નું જ્ઞાન, લોભ નું જ્ઞાન, માયા નું જ્ઞાન, અહંકાર નું જ્ઞાન. એ ચલાવે છે સંસાર. સંસાર એ ચક્ર માં હોય ખરે કે ચાલે ને? ક્રોધ માન માયા લોભ એ જ ચલાવે છે સંસાર. અને આપણે જો થાય તો કેજો, તો હું સમજી પડે કે નથી. એટલું જાણવું જોઈએ આપણને સ્પર્શ. ક્રોધ માન માયા લોભ થાય તો પૂછવું મને કે દાદા મને કેમ ક્રોધ થાય છે? હું પાછું સમજાવું. મને કેમ માન થાય છે તે સમજાવું. ખરી રીતે થતું જ નથી. આ જ્ઞાન જ એવું છે કે થાય જ નહીં. થાય નહીં, પણ જે થાય છે તે તો એ સમજણ ફેર છે. તમારી નિર્જરા છે એમ થયું ને? ના, પણ સમજણ ફેર છે. થાય છે ક્રોધ કોને કહેવો એની ભાષા ડેફિનેશન નહીં જાણવાથી તમે ક્રોધ કહો છો. પછી ગુસ્સો હોય તો ક્રોધ કહેવાય. તો તમને નહીં રહેતો. હા, તમને થયો તો નહીં રહેતો. હા, તો એ તો અહીંયા છે ને, એ ધણી નહીં જાણતા. લે, હા, એ તો એટલા માટે છરી મારી હોય તો પણ, હા, છરી મારી દે તો પણ અમે તો જાણીએ કે ક્રોધ નથી કર્યો. એવું આ વિજ્ઞાન છે. દરેક છરી મારી હોય એ તો એ કેવી રીતે નિર્દ્રા થઈ કહેવાય? બધી મિકેનિકલ છે, બધું મિકેનિકલ. તો એને એને પસ્તાવા પછી કરવા જોઈએ. શું કહ્યું? માણસ કરતો હોય એ પછી પ્રતિક્રમણ કરતો હોય ને? એ પ્રતિક્રમણ કરે ને? પણ પ્રતિક્રમણ કરતો હોય, પ્રતિક્રમણ કરવું જોઈએ ને? ના કરતો હોય એને જોખમદારી, એની જોખમદારી થાય ને? હા, એટલે પ્રતિક્રમણ કરવું જોઈએ ને? હા, પ્રતિક્રમણ કરો છો? જોડે જ હોય દાદા, જોડે જ, જોડે બે જોડે ચાલતું હોય. બે જોડે ચાલતું હોય, પાંચ મિનિટ ફરી પડે જોડે ના કહેવાય. એક બાજુ આખે પડે ને એક બાજુ એ ચાલે. હા, જોડે હોય તો થાય જ નહીં. કરે જોડે એટલે કેવી રીતે? આનું સોલ્યુશન તો આખું જગત એમ કે ક્રોધ છે. આપણા મહાત્મા સમજી શકે કે આ ક્રોધ છે. બાકી જગત આખું છે તે નિરંતર હિંસક ભાવમાં અને તાંતામાં જ હોય. એમનો લોભ હિંસક ભાવમાં તાંતામાં હોય. દાદા, જ્ઞાનીઓ જે ક્રોધ કરે, જે ક્રોધ નથી થતા, ક્રોધ દેખાય તો એને એને ગુમાવવાનું થાય ને, એને કઈ મેળવવા કઈ મળે નહીં એમાં છે કઈ, એ કઈ ગુમાવે છે ને. નાની પણ સમજો કે ગુસ્સો કરે, ભલે કાંટા વગર નો ગુસ્સો કરે તો એ કઈ ગુમાવે છે, કઈ કઈ મેળવતો નથી, કઈ ગુમાવે તો છે ને એમાંથી, કઈ કઈ ગુમાવતો પણ નથી. ના ગુમાવે છે એવું પ્રતિક્રમણ કરી લે છે ને, પ્રતિક્રમણ ન કરે તો ગુમાવ્યું કહેવાય ને. હા ન કરે તો ગુમાવ્યું કહેવાય. હા ન કરે તો ગુમાવ્યું કહેવાય, ન કરે તો ગુમાવ્યું કહેવાય. હા છતાં ક્રોધ ના ગણાય ભાઈ, બરોબર છે, ક્રોધ ના ગણાય એ તો સમજો. હા સાયન્ટિફિક વસ્તુ છે, કેવી છે. અને અને જ્ઞાન ના લીધેલું હોય તે મોડે ગુસ્સો ના કરતો હોય તો એ છે તે ક્રોધ કહેવાય. તેના મોડા પછી આપણે ખબર પડી જાય કે મય બળ્યા કરે છે, મય બળ્યા કરે. શંકો થાય બળેલા મય પેલા બહુ પુષ્કર આપડે આ પાંચ વાક્ય સમજી લેવાના, બધી બીજા ઊંડા ઊંડા ઉતરવા જેવું નથી, જરૂર જ નથી. આ વિરાટક ભાવ આવે જરૂર નથી, આને સમજો શું કહ્યું, વિરાટ ના થતી જ નથી. જો ક્રોધ થતો નથી વિરાટ નથી થતી, ગુસ્સો કરે છે છતાં દાદા કહે છે ક્રોધ નથી, આ તો વિરાટ નથી થતી. તમે સમજાયું ને, સમજાયું કે ના સમજાયું, બરોબર છે દાદા. પણ એ વિરાટ ના તો કેવાય જ ને, વિરાટ ના તો કેવાય ને, વિરાટ ના નહી એને, એ એનો વિચાર છે. તેમાં જો જાગૃતિ ના હોય તો એને નફો ના રહ્યો, બીજું કે નફો ના રહે, નફો થાય અવશ્ય નફા વાળું આ સ્થળ. પણ થોડુંક નુકસાન થાય ને દાદા, નુકસાન તો થાય ને, થોડું નુકસાન થાય ને, કરે તો થાય ને. હા જે પણ કરે નહી બનતા સુધી એ ના કરે, કોક જ માણસ કરે, મન નથી દેખાય હજુ કોઈ કરી હોય. એ તમારા મનના લોચા વાયા કરો એટલું જ કે અમારી વિરાજ નથી, વિરાજ ના થાય પછી પ્રતિક્રમણ થઈ જાય તો પછી લોચા ના આવે, પ્રતિક્રમણ થઈ જાય પછી તો સાલ નથી રહેતો. અમારી પાસે વિરાજ ના થઈ હોય ને તો એને શુદ્ધ કરી નાખેતા, પછી એ વિરાટ ના ભાગ છોડે નઈ એને, છોડે કે મારી પાસે શંકા કોઈ ને આવે છોડે કે ને, ઊંઘ માં પદે પદે કરે નઈ. હા અને અમને અમારું શુદ્ધ ખાતું નઈ એટલે અમારું શુદ્ધ ખાતું બધાને શુદ્ધિ કરી આવે. જેને પારસ મણી જેવું થયું ને દાદા, હા પારસ મણી જેવું એવું તરત ફળ મળે એવું. માટે ડખો રાખ્યા કરતા પાંચ આજ્ઞા નહી કર્યા જાઓ આગળ, ડખો દખલ કરવા જેવી નથી, કશું થતું નથી, કશું ગાયા કરો. એમનું કહેવાનું છે કે દાદા પ્રત્યે કઈ શંકા થતી નથી એનું શું કારણ, દાદા પ્રત્યે કોઈ શંકા થતી નથી એનું શું કારણ. હા ભાઈ શંકા થાય તો વાંધો નથી ને, શંકા ના ના થતી હોય તો એનું કારણ છે. શંકા થાય તે પોતાની મૂર્ખી છે, અને શંકા નથી થતી જ નથી, થતી જ નથી, થતી જ નથી એમ કે છે તો શું કારણ નથી, નથી ને કોઈને થાય થાય એ બધું વાત છે. પણ તે તો થાય એનું કશું, તે પોતાની નબળીઓ બધી પોતાની નબળીઓ શું થાય પોતાની નબળી, તેથી એ કરી લખી છે ને પેલું પદ, શું લખે છે વિપરીત બુદ્ધિ ના પેલું વિપરીત બુદ્ધિ છેલ્લું દાદા માં છે ને, વિપરીત બુદ્ધિ ની શંકા, વિપરીત બુદ્ધિ ની શંકા તે સુણતા રે બીજા દોષે સદા મને નથી દંડ્યા ન કરિયા ભેદ હું તું કે છે કરી રાજ, વિપરીત બુદ્ધિ એને શંકા કરી છે તો પણ અમને એમ નહીં કે તું આવો છું હું આવો છું એવું નહીં કર્યું, હું તું ભેદ નથી પાડ્યા કે. હા દાદા એ ભેદ નથી પાડ્યા કોઈ, આખું જગત વળી વળી તેલ કરી નાખે તું નલાયક છું તું આમ છું તેમ છું શું કહ્યું, ક્રમિક માર્ગ માં તો પેલા જે સાધુ સાચાર્યો કરે બધે જ ક્રમિક માર્ગ માં બધે એવરીવેર અહીં સિવાય બીજે બધા આ એટલો જ એક્સેપ્શન અપવાદ માર્ગ બધી રીતે અપવાદ કેવું બધી રીતે અપવાદ દાદા કવિ તો એમ કે છે કે અમે શંકા કરીએ તો પણ આપણે ખબર પડી જાય છતાં આપણે એમ કરતા એમ કે છે ઠીક છે ગાય ગા મૂળો છે આવો હોળે ડુંગળી આવી હોળે બધું ના બટાકા આવો હોળે એમાં એનો વળીએ ખોટું દેખાય ને બટાકા આવો હોય એવું આપડે બટાકા ભરીએ તો ખોટું ના દેખાય બટાકો એમાં શું વળવાની ના અંદર મૂળા ના સભાથી ડુંગળી ડુંગળી પહેણા કે બુમા કરતી હતા અહીંયા કે બુમા પેલ ફોડ થાય એનો સ્વભાવ છે એનો અમારે દોષ જ ના હોય અમે જાણીએ કે આ સભા નો છે છતાં મોક્ષ કાઢી દેશે કારણ કે અમારાથી હું તું કરવા જઈએ એને કૃપા જતી રહે શું થાય અને કૃપા જતી રહે એનું હિત થઈ જાય તારે જેનું હિત કરાવતા થાય તેનું જ હિત કર્યું એટલે અમે તો જિંદગીને અમારા અમારા પરિસરમાં જ આવો છે કે અમે જે ઝાડ રોપ્યું પ્લાનિંગ કરતા પહેલાં ઝાડ રોપી દીધું હોય પછી પ્લાનિંગ કરે તો રોડમાં વચ્ચે આવતું હોય તોય પણ એ ઝાડને અમે ના કાપીએ પછી પછી રોજ ભેરવો જ રહ્યો અમારું રોપેલું અમારું પાણી થયેલું અમારું થયેલું એ ઝાડ ને અમે કાઢીએ નહી રોડ ફેરવો રહ્યો અસીમ કૃપા રહી ને પહેલેથી જ અમારી પદ્ધત જ અમારી હશે કે અમારા હાથે રોપેલું અમારા હાથે ઉખડવું ના જોઈએ શું કહ્યું બાકી જીવો તો બધી બહુ જતા ઠેકાણા કરના ફાવે એવું બોલે એને કઈ ડિક્શનરી જોવા જવી પડે ને એમ એમાં આવડી જાય ડિક્શનરી જોઈને બોલવાનું હોય તો માન કરે કઈ લખ્યું પણ સારું પણ બહુ સારું ફરી બોલાવ છે અમારું સફર ચારિત્ર છે તેથી હું કહું કશું કરવા ના જોઈ આજ કરો દાદા શું કહ્યું સફર ચારિત્ર છે અને કેવા જ્ઞાનમય ચારિત્ર છે અમારું એક આ સિગરેટ ને લઈને જ માર્ગે પડી નહીં તો અત્યારે નિરંતર છે ચારિત્ર દેખાત સિગરેટ તો જાતે દાદા એ તો જવાની છે ને ના પણ આટલું ચારિત્ર જોશે તો બહુ છે આત્મજ્ઞાન નું ચારિત્ર જોશે તો બહુ છે શું આ જરી નવી જર નું ચારિત્ર છે એ ચારિત્ર જોયા કરવાના શીખવા કરવાનું કશું નથી જોયા કરો જુઓ ને જાણો જુઓ ને જાણો જો ને એમણે જાણીદાર લખ્યું ને કે વિપરીત બુદ્ધિ ની શંકા જ્ઞાન થયા પેલા લખ્યું એવું કે જ્ઞાન થયા પણ નતું લખ્યું નઈ જ્ઞાન થયા પછી લખ્યું ચાલો બોલો બધા નથી બઉ કમાણી થાય બીજું કશું નઈ ના હોય ત્યારે શું કરી વેચા તો લેવા જાય છે એ તો હોય એ ખરું પણ આ એક ચારિત્ર કહેવાય એ તો દાદા પોતાના પુણ્ય સ્વયં જ આવે ને હા એ જ છે પણ ના હોય કે જે હોય એ ખરું આપણી પાસે પણ આપડે પ્રતિક્રમણ કરીએ એટલે સુધરી જાય કેટલી સુધરી જાય પ્રતિક્રમણ કરીએ એટલે બધી ભૂલો સુધરી જાય 29/1/1978 રસિકભાઈ નારી ચણ્યા ને ત્યાં અંધેરી ખરું પૂછો તો કઈ જાણ્યું નથી ચાલો બધું જાણો છે ને બધું આ બધું જાણતા નથી હા જે જાણવાનું તે ના જાણ્યું ના જાણવાનું જાણ જાણ કર્યું શું થયું જે જાણવાની જરૂર જ નથી તે જાણ્યું બધું જે જાણવાનું તે જાણી ને તેનું આ બધું ફટાફટ થઈ છે આ ફસાય છે ભાઈ જાણવાનું હતું તે જાણ્યું નહીં અને ના જાણવાનું જાણ જાણ કર્યું કોલેજો બધું શીખવાડે ના જાણવાનું શીખવાડે શું જાણવા જેવું છે આ જગત માં તમને શું લાગે છે શું જાણવા જેવું છે જગત માં એ ખબર નહીં શું જાણવા જેવું છે આ જગત માં એ જ ખબર નથી તમારું નામ શું? મધુસૂદન. મધુસૂદન પટેલ. મધુસૂદન પટેલ કયા રહીશ છે? નેટિવ પ્લેસ ધોરાજી. ધોરાજી ધોરાજી ધોરાજી ધોરાજી એમ કે મધુસૂદન નામ છે તો કબૂલ કરું છું, પણ ખરેખર તમે કોણ છો? મધુસૂદન નામ છે તો કબૂલ કરું છું, તમે કોણ છો? નામ જાણીએ, નામ જાણીએ મધુસૂદન છે. ખાલી નામ જાણીએ કે મધુસૂદન છે. ના ભાઈ, એવું નહીં, નામ તો હું જાણી ગયો કે મધુસૂદન. નામ ધારી મધુસૂદન. તમે શું બધા જાણ્યું? તમે કોણ છો? નામધારી મધુસૂદન છું. નામધારી પણ કોણ તમે? તમે કોણ? કોને નામ ધાર્યું છે? એમ તો વિચાર નહીં કર્યો બધા. તો કલકત્તા આટલા બધા વાર રહ્યા ને એ સમજાવનાર કોઈ મહિલા નહીં ને? એ સમજાવનાર કોઈ મહિલા નહીં અત્યાર સુધી. જે ના જાણવાનું જાણ્યા કરે છે, જાણવાનું જાણતા નથી. પૈસા હોય તો દુઃખ, ના પૈસા હોય તો દુઃખ, વડોપ્રધાન થયો તો દુઃખ, ગરીબ હોય તો ભિખાર હોય તો દુઃખ, મજૂર ને દુઃખ, રાડેલી ને દુઃખ, માડેલી ને દુઃખ, હાથ ભાઈ ને દુઃખ, દુઃખ દુઃખ ને દુઃખ, અમદાવાદ ના શેઠિયાઓ ને દુઃખ, એનું શું કારણ છે? સંતોષ નથી. હે? સંતોષ નથી. આમાં સુખ હતું જ ક્યાં? તો દુઃખ હોય છે, સુખ હતું જ નહીં આમાં. આ તો ભ્રાંતિ થી લાગે છે. જેમ દારૂ પીધેલો માણસ, એનો હાથ એક ગટરો પડ્યો હોય તો કે છે આમાં ઠંડક લાગે છે, બહુ સરસ છે, એ દારૂ લીધેલો લાગે છે. એવું તેમ જોડે ને, બાકી આમાં સુખ હોય જ ક્યાં આવે? નરે અઠવાડો છે, બધું નરે અઠવાડો છે. તાર પથારીમાં માઉસ નો ટુકડો આટલો કાગડા નાખ્યો હોય, પછી પથારી ઊંઘ આવે ખરી? કેમ મસ્તના ટુકડા ને કંટાળો આવે નઈ? શું થાય? ગંધ મારે. ગંધ મારે કે છે? ગંધ મારે. ગંધ ના મારે ચોખ્ખો હોય તો આજનો તાજો હોય. જે ચીજ આપણને અપ્રિય હોય, જે ચીજ આપણને અપ્રિય હોય, શું કે છે? જે ચીજ આપણને અપ્રિય હોય એના ગમે. તમને ગમે? આટલા પડ્યો છે કોથળામાં છે. આ ચાદર બાંધેલું માઉસ છે. શું છે? આ રેશમી ચાદર બાંધેલું માઉસ છે અને આવી બધા છે. ત્રણ તમે જ કે છે? એટલે ચાદર કાઢી નાખે શું થાય? એટલું ખરાબ દેખાય અને પેલું નથી ગમતું. હવે ચાદર બદલ મોસ નહી, રેશમી ચાદર નહી, આ રેશમી ચાદર થી બાંધેલું મોસ ગમે છે નહી? કોઈ વિચાર નથી ને? કોઈ વિચાર નહી, કોઈ અવરું વિચાર નહી, અવરું વિચાર બધા કરે. આ સંસારમાં સુખ છે જ નહીં, સુખ હોય જ નહીં ને. સુખ હોય તો લોકો અહીંથી આ મુંબઈ આવું ના હોય એમના. શું કહ્યું? સુખ છે નહીં, આ ભ્રાંતિ નું સુખ છે. કેવું છે? અને તે ટેમ્પરરી એડજસ્ટમેન્ટ છે ખાલી. ઓલ ધીઝ આર ટેમ્પરરી એડજસ્ટમેન્ટ. તમે પરમાનન્ટ કશી વસ્તુ જોયેલી? કહી શકો નહીં. બીજી વસ્તુ તમે ટેમ્પરરી કહો છો, પરમાનન્ટ કહો છો? બીજી વસ્તુ એટલે જેટલી દેખાય છે એટલી હમણાં છે, બધી ટેમ્પરરી વસ્તુ. પણ ટેમ્પરરી છે એવું કે છે, જે એવું સમજે છે, કે છે નહી સમજે છે, તે પરમાનન્ટ છે. કે છે તે ટેમ્પરરી છે, ટેમ્પરરી છે એમ કે છે તે ટેમ્પરરી છે. પણ એવું સમજે છે, એવું જાણે છે, તે પરમનન્ટ છે. તમે સમજાયું ને? કે છે તે ટેપ રેકર્ડ છે, ટેપ રેકર્ડ એ પરમનન્ટ ટેમ્પરરી કહેવાય. કામ પતી ગયું બધું કે નથી થયું? પતી ગયો, પતી ગયો. ક્યારે દેશ માં જવાનું આવે? તમને લાગે છે ને બધા લાગે કે ના લાગે આપણે શું ખબર પડે? આપણને લાગે જ્યાં સુધી ભય ના આવે ત્યાં સુધી ખબર ના પડે, ભય આવે લાગે. જ્યાં સુધી ભય ના હોય ત્યાં સુધી ખબર ના પડે, પણ ભય આવે ત્યારે લાગે. તો બધાને લાગે છે ને, તમને કઈ લાગે? ભાઈ ના લાગે જગ્યા નહી હોય જગત માં, કોઈ પ્રકાર નો ભય ના લાગે એ જગ્યા પર બેઠો છું. કોઈ પણ પ્રકાર નો ભય ના લાગે એ જગ્યા પર બેઠો છું. તમારે એવું નિર્ભર સ્થાન પર બેસવાની ઈચ્છા ખરી? પણ ટિકિટ ના 1,00,000 રૂપિયા ભરી શકે નઈ ને? ટિકિટ ના 1,00,000 રૂપિયા તમે લાવો ક્યાંથી? 1,00,000 રૂપિયા ધારો ક્યાંથી? અરે 1,00,000 ક્યાંથી લાવે? જરા સસ્તી હોય તો ચાલે નઈ, ઓછી કિંમત હોય ચાલે ટિકિટ ના. શું કે છે? બધી પ્રકાર ના ભાઈ ઇન્કમ ટેક્સ નો કાગળ આવ્યો ને? અરે પેલો ઇન્કમ ટેક્સ નો માણસ દેખાતો નથી ભાઈ, શું લઈને આવ્યો છે પાસે? ટેગ નવે છે દોસ્તો જ આપણે દેખાતું હોય. ધારો કે એ સીધી રીતે એવી રીતે કરતી હોય સર, આપણે એને હંમેશા ન છૂટકે પણ એને દોસ્તો આપણે દેખાય તો એમ હું સમજુ છું કે અમારે ન સમજુ કે એના માટે મારે એની જે જે બાબતો માટે મારે ન જોવું જોઈએ, છતાં પણ આપણે ન છૂટકે થઈ જાય છે, એનું શું કારણ? એમ કે છે કે ઘરમાં આપણે નાનું બાળક હોય તો આપણી ઈચ્છા ના હોય છતાં પણ એના દોષ દેખાઈ જાય. ઝીણા ઝીણા આપણે જાણી કે નથી જોવું, તેમ છતાં એ